યસ્યાસ્તિ વૈ મંગલમ નેત્રે મંગલદેશ દોર્વિલસિતો નૃણાંબર મંગલમ વક્ત્રં મંગલકૃશ્ચ પાદચલિતં યસ્યાખિલં મંગલમ સોયં મંગલમૂર્તિરા સુજગતો નિત્યં ક્રિયાન મંગલમ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. જય સ્વામિનારાયણ. આજે ભંડારી સ્વામીની લગભગ 7 ને 13 14 છે પુણ્યતિથિ, કે 13મી સ્વામી ધામમાં ગયા 1/12/07 સાલમાં હરિપ્રસાદ સ્વામી, આપણા ભંડારી સ્વામી. આજે જાન્યુઆરી મહિનો ડિસેમ્બર છે, એટલે લગભગ 13મી 14મી તિથિ થઈ એમની. એ સ્વામી મૂળગી આમ તો ગામ ઝરગલીમાં જન્મે, એમનો ગામ ઝરગલી, તાલુકો ઉના, ત્યાં બાપાના વાલાભાઈ, એ 3 ભાઈઓ હતા. અન્ના હરિભાઈ હતો, એક મૂળજીભાઈ હતા. હવે સ્વામી ત્યાં ગામમાં ભણતા, ગામની સ્કૂલમાં. એમાં પ્રાણી સ્વામી ત્યાં ગયા, ક્યાં પ્રાણી, ભગતજીનાથી પુરાણી, એ ત્યાં ગયા. ગુરુકુળમાં સ્વામી તેથી હતા, ગામમાં રહ્યા, કથા વાર્તા થઈ. અને એ હરિભાઈ મનમાંથી, મારે સાધુ ભેગું જવું છે બાપા, કે ભલે જવું હોય જા, તું પાછો આવતો રહેજે નો ફાવે તો. એટલે પુરાણી ભગતજીનાથજી ફરી અહીં લેવાય અમને, હરિભાઈને અહીં રહ્યા. મૂળ સાસીમાં તો મહેમાં અમને નાનપણથી જ, આ ગામમાં બધું એ બધું તમે ઉના લ્યો કે પછી ફાટસર, ઈટવાયા, જરગલી, ખીલાવડ, જુડવડલી, આ બધા ગામમાં સાસરી મહારાજનો પ્રભાવ. પછી ખૂબ ગામમાં ફરેલા સાસરી મહારાજ, મંદિરો કરાવેલા, એટલે સૌ કોઈના પ્રત્યે ભાવના, મહિમા. એમાં ગુરુકુળ થયો એટલે એમ કે જાય ગુરુકુળમાં, એ અહીંયા આવા ભણવા નહોતા આવ્યા, ભગતથી આવ્યા ભંડારી સ્વામી. લગભગ ગુરુકુળ થયા પછી 3-4 વર્ષે આવેલા મને યાદ છે. સાધુ થયા 2009માં. હા, ગુરુકુળ શરૂ થયો 2004માં, સંવંત ઈસવીસન ને ગુરુકુળ થયો 48માં, ઈસવી સંવંત ઈસવીસન લીધો હતો. પછી સાધુ થયા લગભગ 52-53, સાધુ થયા 52-53માં ગુરુકુળ થયા. પછી સાધુ પેલા એ સાધુ થયા, ગુરુકુળ થયો જ્યારે સાધુ બહુ ઓછા હતા. શાસ્ત્રીજી મહારાજ, પુરાણી સ્વામી, મુગત સ્વામી, કોઠારી સ્વામી, પછી હરિપ્રિદાસજી હતા અને ભગતજીનાથજી, એટલા સાધુઓ હતા. કૃષ્ણ પ્રસાદ, એ આટલા સાધુઓ હતા. એમાં ગુરુકુળ શરૂ થયું, નાખ્યા પાયા એમના આચાર્ય મારી દ્રષ્ટિ મીઠી ગુરુકુળ પ્રત્યે. મોટો યજ્ઞ કર્યો શાસ્ત્રીમાં જૂનાગઢમાં, જબરજસ્ત દિવસ તો ઉત્સવ કર્યો. ત્યારથી આચાર્ય મહારાજને થઈ ગયેલું કે સાધુઓમાં શક્તિ છે, સાધુતા છે, એટલે ગુરુકુળ પ્રત્યે એમને ભાવના હતી. એ સાધુ જે કરે છે એ ભગવાન ખબર કરે છે, વાંધો નથી એમાં, ભેગો આપણે ભળવું જોઈએ. બોલતા હતા ગુરુકુળ નોખવું છે, નોખવું, બધા બોલતા હતા જમાનામાં તો, આરંભમાં તો. જુદું કર્યું, જુદું કર્યું, સમજે બાર ગયા આમ કર્યું, હિમ કરવા જોઈએ, ઘણું બધું હાલતું, વાતો બધી થતી, બધી સંતો હરિભક્તો બધા આમ બોલતા. અમે એમ આચાર્ય મહારાજને એમ થયું કે આ ભલે બધે બોલે, શાસ્ત્રી મને કાર્ય મને વિશ્વાસ છે, એનું કામ એવું છે કે સંપ્રદાયને કરે પોસ્ટ આપે, પોસ્ટ એવું કામ છે એમનું. એટલે સ્વામીને કીધું કે તમે કાંઈ કરો તો હું આવું, આ બધે બોલતા બંધ થઈ જાય. હવે ગુરુકુલ મારે આવવું છે, બોલ હમ જ કીધું, કાંઈ કરો ત્યાં ગોઠવ. શું ગોઠવવું? નવું નવું જ્યાં થયું હતું મકાન હતાની કોઈ, ખાલી મારતો આવડ પાટલું બધું. આજે કીધું સ્વામીને હરખાઈ ગયા, હાલો કાંઈ કરીએ આપણે. પછી સ્વામી તો લિખિત પાઠશાળા વાંચ્યું હોય તો બોર્ડ છે લિખિત પાઠશાળા, સબ રૂમની માથે છે. સ્વામી ત્યાર તાત ગુમ કર્યો, તાત્કાલિક ત્યાર કર્યો રૂમી ઉડ્યો. એ સંતોને પણ આવ્યા બાયના મંડળના, સાસી મને વિશ્વાસ બીજા સંતોને હો કે સાસીમાં સાધુ આપણે મૂકીએ એમને તો એને ભણાવશે અને ઘણા ગુણમાં આવશે, એ રાખી નહીં લઈએ. સંતો વિશ્વાસ આવો અને ગુરુઓને, એટલે 8-10 જણા મોકલા અને શિષ્યને ભણવા માટે, હો ખાસ સાસીમાં પાસે જ સાહેબ ભણાવતા સંતોને. પોતે ગુરુકુલ પહેલાં આપણે ગામડા ફરતા ને, સંતો ભેગા ભણવા માટે આવતા, બીજા મંડળના સંતો ભેગા આવતા બીજા મંડળના. શું કામ? સાસીમાંની ભણવાની પદ્ધતિ એવી હતી, સાધુતામાં હતી, ગુરુઓ માનતા આ જો એમાં ભેગો ગયો તો ઘડાઈ જવાનો છે, ખારા ગુણમાં આવશે એમ માનીને સંતોને મોકલતા. તમે જુઓ ગઢપુરના નારાયણ પ્રસાદ સ્વામી સાધુ સારા હતા, ગૌશાળામાં રહેતા હતા, ગૌ હાચવતા હતા. એને સાધુ બુપગઢથી એના ભગત આવ્યા, એ ભગત છે ને માંદા પડેલા, આમ તો રેમ હતા જ નહીં, દવા કરાવી કમેડે આવ્યો નહીં. વાલીએ થયું કે આપણે આ તો રહે નહીં, હવે શું કરશે, માનતા માની આપણે ગોપીનાથ મહારાજની, જો હાજો થાય આપી દેવો ગુરુ ને સાધુને આપી દેવો. એ માનતા માની અને રોજીને મીઠું બોલો, બે ત્રણ પછી મીઠું થવા પરિવર્તન અને મીઠું જમવા. નાનો બાળક હતો 7-8 વર્ષનો, હાજો થઈ ગયો ઈશ દવાથી, હો હવે માનતા માની હતી. એની માં કે આપણે પછી વાત, પછી બાપા કે પછી નહીં હો, હમણાં જ પછી હું જે લઈને ગયા ત્યાં 8-10 ની ઉંમર આ ભગતની, સિંધ વટક એમની, નામ તો ભૂલી ગયો છું એમનું. આ મારે સ્વામી તમને આપવો, સાધુ આપો તે આપવો છે ક્યાં, રાખો તમે, એ માનતા માની હતી, હાજો થઈ ગયો છે, તમે રાખો. ને પછી એ તો સંત પ્રત્યે એ સાધુ લગભગ તો વૃદ્ધ થઈ ગયા હતા. એમને એમ થયું હું તો વ્રત થઈ ગયો છું, હું બહુ નહીં રહું, આ છોકરા કોણ કરશે ઘડતર, અને કોણ નાનો કિશોર છે ઉંમરમાં, નાનો છે. એને મનમાં થયું કે સાધુ તરીકે હું તો એને આંકી શકીશ નહીં, કારણ કે હું તો એ બહુ અસહાય છું, અપરાધીન થઈ ગયો છું, અને મારે મૂકવો ક્યાં એનું ભલું થાય. મનમાં થયું કે મંદિરમાં ક્યાંય નહીં, શાસ્ત્રીજી પાસે મોકલું, શાસ્ત્રીજી પાસે બસ એ હાકે તો વાંધો નહીં આવે, તો એ સલામત જિંદગી એની. બોલો એને વિશ્વાસ સાધુને, એવો ક્યાં સાધુ હતા? ગઢપુર સાધુ હતા. બોલો એ મૂકવા આવ્યા? બોલો એ ત્યાં મૂકી આવો અને સમજાવ્યા કે તું ત્યાં જા, ના તો પાડી નીકળી નવા નાના નવા. એટલે મને યાદ છે હું તે દિવસ ભણતો હતો, મૂકવા આવ્યા અહીંયા રિયા અઠવાડિયું. પછી એને કીધું સ્વામીને, સ્વામી ના મારે ભણવું છે, હું ત્યાં ભણતું ગઢપુર, પછી પાછો આવતો રહીશ. તમે જાઓ ત્યાં ભણ્યા, આવે જાય વિશ્વાસ. બીજા સાધુ અરે આપણે નારાયણ ભગત, એ બાપલા મા બાપ ધામમાં વ્યા ગયા, હવે એમને થઈ ગયેલા, હવે એને ક્યાં જવું? એ ગામમાં એક ઓકળે ત્યાં રહ્યા, ખાવું પીવું બસ અને કામ કરવાનું, પગાર કોઈ નહીં. હો એ હરિભક્ત હતા સોલંકી, ત્યાં રહ્યા એમને. એમાં એને માજીએ કીધું તો મંદિર આ દે સાધુ આવ્યા છે, દે મંદિર સીધું દે. એ આપવા ગયો નારાયણ ભગત, નારણ ના પૂનો હતું, આપવા ગયા. સંતો ત્યાં હતા અને આપ્યો, પાછો આવતો રહી, વળી પાછો જવા માંડ્યા, મંદિર મળી ગયું ને જવા, આવા નવા જાય પગથિયા વાળે પ્રકમા જૂના મંદિરમાં. આવો આ મંદિર નહીં, જૂનું મંદિર હતું, ઠેઠ ત્યાં હતું પેલા સદરમાં, નહીં પણ આ જૂની રાજકોટભાઈ એને હતું મંદિર. એમાં જોગી સાહેબ મળ્યા અમને, જોગી સાહેબ ક્યાં ચોટલી પીળી તમે જોયા હોય તો કહીએ, મેં હારી જોયેલા અમને. એણે કીધું સ્વામી મારે રહેવું હોય તો તમારે ભેગું તો રહેવાય ગયું, મારે આવવું છે. પૂછ્યું મારે કોઈ છે નહીં કે જે મા બાપ કાંઈ છે નહીં, અહીંયા રહું છું કે ત્યાં હું કામ કરું છું, અહીં કામ કરી મંદિરમાં અને દે આવી આવતો રહે તું કહે છે. ને પૂછ્યું માજી ભક્ત હતા કે જા વાંધો નહીં હો, એટલે એ અહીંયા આવ્યા. યોગી સાહેબ મનમાં એમ થયો કે હું તો અને નહીં કરી શકું, હું તો જુનાગઢ રહું છું, આ ભેગો ત્યાં આવે ને સંગ થાય અને ઘર તો થાય નહીં, અને મારે મૂકવો ક્યાં, મારો વિશ્વાસ એવો છે એટલે મારે એનું ઘર કરવું, મારો મારી ફરજ છે. મનમાં તે શાસ્ત્રીભાઈ મોકલું હું, બોલો ક્યાં શાસ્ત્રી પાસે વિશ્વાસ એમને, આજ કોઈ મોકે આજનો મોકલો કોઈ શિષ્યને, મારી પણ ભલે રહ્યો અહીંયા રહ્યા કહે છે તું બીજે ક્યાંય નહીં, હાચવે ગાઈટનો અને મોકલા. યા ઇમરાન ભગત તૈયાર થયા, બોલો શાસ્ત્રી મહારાજ સાધુ હરિભગતની વાત છે. આ મોહન બાપા હતા, તમે ઘણા જોઈ આવ્યા છીએ, અરોડા ગામના મોહન બાપા. અને ત્યાં ઠંડી હોય, જ્યારે સિઝન ઠંડી હોય એટલે વેપાર ન ધંધો ન હાલતો, એટલે પછી હવે તેજી કામ કરવા માંડી જાય. ઠંડીમાં એમ થાય કે આપણે અત્યારે ઠંડી છે, કાંઈક સેવા કરીએ આપણે અને ભજન કરીએ. એટલે અમદાવાદમાં આવે ત્યાં હતા ભાલજા સાહેબ, મેં જોયેલો સારી રીતે, એમને વકીલ હતા, બહુ હતા સમર્થ. અને પછી કુમારા હતા, બાલબ્રહ્મચારી હતા ભાલજા, અંદાજી બધા શિષ્ય એનું હાલે મંડળ, એમાં એ જોડાણા સેવા કરે, વાળે જોડે સાફ બધું કરે. આવો કહે આગળ માણસ ડાયો, પૂછ્યું કે ભાઈ મોહનભાઈ તમે અહીંયા આવ્યા છો, સારી વાત છે, પણ તમે પછી મારે ઠંડી હમણાં છે સિઝન એટલે હમણાં કામ કાંઈ છે ડાય આવ્યો છો હું, પછી મારી વ્યો જાય છું ઠીક. બીજે પાછા આવ્યા, એને મનમાં એમ થયું કે આ જીવ બહુ સારો છે, જીવરો છે, અભાવી છે, મારા મંડળમાં તો એની બહુ નહીં પ્રગતિ થાય એની, એટલે ન્યા મોકલું હું. પોતે ગ્રસ્ત હતા, દીકરા ત્રણ ઘીરે હતા, તું જ્યાં તું રાજકોટ તું જ્યા જ્ઞાન બ્રહ્મસત્ર મજા ત્યાં આવશે હો, આય તો મેં તો ખાલી ધૂન કરીશ, ત્યાં બીજું તો શું હોય, ત્યાં તો કથા વાર્તા બ્રહ્મસત્ર સાધુ બધું વધ્યા તો કામ થઈ જશે એમ. એ અહીંયા મને યાદ છે, એ આવ્યા અને અહીંયા રહ્યા સાહેબ ભાઈ જોગમાં આવ્યા, પછી ગયા જ નહીં, સેવા કરે ભાઈ, જાય આવે જાય આવે, નામાનું કામ કરે હમાળે. એ મોહનભાઈ બોલે વિતા આવેલા ગિરધરભાઈની વાત મને ક્યાં, મારી ઘણી વાતો બધી બધી હતી અહીંયા આવેલાની. સાસીબાની એવી ઉજ્જવળ છાપ કે ન્યા ભેગો રીએ ઘરે જ જાય એવા સંત શાસ્ત્રી એ આપણને મળ્યા છે એમ જ્યાં મોટા ભાગ છે. આપણા દેવસ્વામીની વાત તમે કહું, આપણે દેવસ્વામી, દેવસ્વામી મૂળ તો પેલું દાલાવાડમાં કયું ગામ ભૂલે પર ને મૂળ ત્યાંના, અહીં ભણવા આવેલા 9મા ધોરણ મને યાદ છે, લગભગ 60 સાલમાં આવેલા ભણવા આવ્યા, એસએસસી પાસ થયા. પછી પુરાણ સાહેબને બહુ જોગ, એમાં બેહે જાય એમાં સાધુ ઈચ્છા થઈ એમની, કીધે પૂછ્યું મારે સાધુ થવું છે એમ, ક્યાં ગુરુકુલ જ્ઞાનીઓ, આપણે વઢવાણના છે, આપણે વઢવાણના છે, આપણે અહીં સાધુ તો થાવ થવું જ્ઞાને જ્ઞાને ના પડે સાફ ભાગી લાવતા રહી બદલવા માટે આવ્યા. સાહેબ અહીં ગયા સ્વામી અહીંયા નહીં એવો કહે છે, મારે જવાબ હું દેવો સાધુને, હું ત્યાં દેવો ગુરુકુલ માગે છે અહીંયા અમે નથી. એટલે સ્વામીભાઈ તો મીના કે સાહેબ મારે લઈ જવો છે, તમારી મરજી, લઈ ગયા પછી આવે ને જાય. એમાં આચાર્યભાઈ ગયા ત્યાં અને સમજાવો સાધુ આપણે અહીં થાય વઢવાણમાં ગુરુકુળમાં નહીં, થોડું મંદિર છે ગુરુકુળ એ છે મન બાપા ઓલા એના બાપાના જવાહરભાઈ, એટલે અમારે માનતા નથી. સાધુએ ઘણા કહ્યું ટ્રાય, બીજું કહેવું શું, આચાર્ય કહીએ એ સાથે રોડ ખારી હતી રાજેન્દ્ર પ્રસાદ આચાર્ય હતા, રાજેન્દ્ર પ્રસાદજી એ કહે છે ગુરુકુલમાં કોઈ વાંધો નથી હો મોહનભાઈ ભાઈ જવાહરભાઈ, સાધુ જાય ગુરુકુલમાં થાય તો વાંધો નથી, મારી એમાં મરજી છે. સાધુ મારા એમ તમે કેમ કહો છો, તો મહારાજ કે સાધુ આપણે કહો છે કોઈ ગુરુકુલ તમારામાં સાધુ કોઈ છે કે બોલો સાથે જો છે કોઈ ઘરે ઘરતે સાધુ તમે કોઈ છો મારી પાસે કોઈ બોલો. અને હા પડાવ્યો આચાર્ય મહારાજે અને સાધુ થયા. સો શાસ્ત્રી મને વિશ્વાસ બધાય ને સંત એવા હતા, આપણે ભેગા આપણે ભેગા રહ્યા છે જોયા છે એમ. આ હરિભાઈ દરગલીના અહીંયા આવ્યા, હું તે દીધે દાખલ ગુરુકુળમાં લગભગ 2008માં આવેલા એ સંવંત, એટલે કે 52માં આવેલા હતા. આવીને પછી પહેલાં સાધુ સ્વામી એને મને એવા ગુરુકુળમાં પહેલાં સાધુ દીક્ષાને આપે ગુરુકુળ થયા પછી પહેલી દીક્ષાને આપેલી એ ભક્ત વિદ્યાર્થી નહીં વિદ્યાર્થીમાં દિવસે પહેલાં વિદ્યાર્થીઓમાં અહીં રહ્યા 2009 અમે એ જોયેલા અમને હું જ્યાં ભણતો હતી ગામમાં કથા હતી સંતો બધા આવેલા ત્યારે મેં જોયેલા એમને એમને ભણતો હતો ચોથો પાંચ ભણતો હશું અમે સંતો જોયેલા સ્વામીને એમની અમે 2009 સાધુ હતા ત્યારે સાધુ થયા અહીંયા રહ્યા ગામડા ફરતા ગાંધી મંદિર બને એવું બધા ગામડા બધા ફરતા નાના હતા ત્યારે ધીમે ધીમે ધીમે રસ પડ્યો એમને ભલા રસોઈ કામમાં રસોડા કામમાં સ્વામીએ નિમાય એમને અહીંયા ગુરુ કરતા બધા તરીકે એને પેલા ગુરુ હતા નંદન સ્વામી અમારા વખતમાં તો કંઈ જોયા ન હોય ને મૂળ તોડી ના હતા એ વરા પરિવાર નંદન સ્વામી હારી જોયા અમને સાચે હતા નંદન સ્વામી લગભગ 60 ગુરુકુળથી ત્યારથી જ હતા ભંડાર અંભારે ગુસાડા અંભારે અને પાણીની ટાંકી ભરે ત્રણ કામ કરતા કાયમ અમે જોયેલા હારી રીતે ગુરુને એ પછી ગુરુધામમાં ગયા પછી મુગત સ્વામી આવ્યા હતા એક વર્ષ તે મુગત અહીંયા હતા ગુરુકુળ કરું કે નહીં ગુરુકુળ નહોતું થયું હજી એક વાર એને અંભાર્યા એ પણ ગુરુકુળ થયું જુનાગઢનું પછી ત્યાં આવી ગયા જે ખાલી પડી ના ના હોય હરિભાઈ સ્વામીને મંડાતી સામે નહીં માને લગભગ ઘણા વર્ષોથી મંડળની સેવા કરી મને એકલો જ નહીં ઉત્સવ સમય હોય જપયજ્ઞ હોય એ પછી ટ્રેનો હોય બધું કામ સંભાળતા એ છે મજબૂત થાકે નહીં આવા હતા સ્વામીને રાજીપો સ્વામી પ્રત્યે પૂરો મહિમા એટલે તમામ કામમાં ધ્યાન પડે રસી કામમાં રસીમાં ધ્યાન રાખીને કામ કરે મને યાદ છે કે મંડળ મને ઉભા રહી એમ રસી ભાઈ ખબર નહીં હતી સંતો મારા આવતા એમ જ્યાં અત્યારે સંતો છે બધા એ હાલો કરશે એની મેળે એમ નહીં ન્યા ઉભા હોય એમ નમ થતા એ આધો અલે અલે જો કે ધ્યાન રાખ સતત માથે હોય સાધુ હતો મને યાદ છે તો એ લાગે તો ધ્યાન નાખે શું કામ બધું ભેગું હતું જમવાનું વિદ્યાર્થી સંતોનું એ જમાનામાં એકવાર એવું થયું રસોઈયાને તકલીફ પડી એટલે ઓલા પછી ઉપાડી ગયા રસોઈ તું રસોઈ તું નહીં ભાઈ રાજકોટનો હવે કરવું શું મૂંઝાણો કે સ્વામી આ હવે મારે પુગાય નહીં આ બધા મારા પાસે બીજા માણસો ઉપાડી ગયા મારા માણસોને મારે કરવું શું સાચી મારે અમદાવાદ ગયા ત્યાં મેળ્યા હરિભગતને રાજસ્થાનના સેવા મળે તો હા એ મળે ગોતી એ બા ચાર ગોતી ભાઈ લેવા સાસરી મહારાજ રાજસ્થાનમાં પહેલાં પહેલાં લેવા એ છે સ્વામી હાચો હાચો હતા કેમ હાથ ધોવા કેમ સાફ કરવો બધું એ શીખવાડતા અમને યાદ છે એ એટલે એ એમને અમે સ્વામી એમને ભંડાર બારીયા એને પણ ભંડારનું ફાવતું દાળ બનાવી હોય તો માથે ઉભા રહીએ કેમ નાખવું બધું ઘણું કામ કરતા યજ્ઞ હોય ઉત્સવ હોય ત્યાંનો હોય બધું અમારા જવાબદારી શરીર મજબૂત બહુ મજબૂત થાકે નહીં એવા હતા હો આખે ઉમર ઉભા રહીએ એમના એ તે ઉભા હોય મોટા મોટા આપણા હરિભક્તો આવે ત્યાં દાળ કોઈ કોન્ટ્રાક્ટમાં નહીં કાંઈ કોન્ટ્રાક્ટ આપી જતો હે જાઓ આપે કોન્ટ્રાક્ટ આપી જાઓ અથાળી ભાઈ તેથી તો જાતે મેં જાત મહેનત એમને વર્ષો વ્યા ગયા મને યાદ છે બીજી ટ્રેનમાં હું ગયો હતો તેથી શિક્ષક હતો હું સામે લઈ ગયા હતા મને ગાલે બે જાય અમને સેવા કરજે ને તો કે લેવું નથી કે ફાવી ગયા ગયા એ વખતે ફરતા ફરતા એ સ્વામી તો ટ્રેન આવે ઊભી રહીએ તો જોઈ લે ક્યાં અસળ કરવો છે પ્લેટફોર્મ જોઈ લે કે અહીંયા નહીં અહીંયા નહીં અહીંયા આ ઘા લઈ જાય ત્યાં પાટામાં ગાડી ત્યાં ડુબોને લઈ જાય ત્યાં બધું સાફસૂફ કરી તરત જ પોણી ભક્તિ ભેગા હોય મનસે ભેગા હોય તરત જ પાઇપલાઇન ગોઠવી દે નટ ગોતી ના પાટે કાઢી પાણી લાવી જાવે સાફ કરી બધું બાંધીએ નાળા ફરતાય ચૂલા હરગા ચૂલા ભેગા હોય લોખંડના લાકડા ભેગા હોય ચાલુ તરત જ બધા હરિભક્તો બહાર જ્યાં જાય જાત્રામાં દર્શન કરવા માટે કોઈ સ્નાન દેવદર્શન જ્યાં ગયા હોય ટાઈમ આપી દેવો હોય એક વાગે આવજો જમવા માટે ટ્રેન હાલે હવા હાજી હાલે ટ્રેન કાયમ બાકી રાત્રે હાલે દિશા હાલવાનું નહીં દિશે કરવાનું દર્શન દેવદર્શન કરવાનું દેવ ટ્રેન આવી ગયું હોય 4 વાગે આવી ગયું હોય 5 વાગે આવી ગયું હોય હવાર વહેલી તરત જ જોઈ લે ક્યાં અસર કરવું છે બધી વસ્તુ કરી નાખે વ્યવસ્થિત ભક્ત પુરાણી હોય ભેગા મોહન સ્વામી હોય સંતો ભેગા બધા હરિભક્તો ભેગા હોય અને કામ ચાલતું એમને હો અમે ટ્રેન બીજીમાં હતા ધનુષકોટી ગયા ધનુષકોટી સમુદ્ર પહેલી બાર સમુદ્રમાં વચ્ચે પાટા સમુદ્રમાં બોલો આવે ને વેર પાટા ઢંકાઈ જાય ખાલી પીડ્યો મૂક્યા હોય માટે પાટામાંથી બરાબર વેરા આવેલી પણ ઢંકાઈ ગયા, ગાડી પાણી મળી. અમે આ ગાડી પાણીમાં બધા થયો શું થશે? આ ધીમે ધીમે ગાડી હાલે આસ્તે આસ્તે જાય ધીમે, અને ધૂન હતાતી હોય પાટા દેખાય નહીં, આપણને દેખાય નહીં પાટા, પાણી ફર્યું હોય. ગાડી ધીમે હાલી જાય, ગાડી હાલી ગઈ ધીમે આવી ગઈ ત્યાં નાખો નિયારિયા રસોડો થયો ને બધા ફરી એવા સમુદ્ર આજુબાજુ જમવા બેઠા બધા જેમાં જમાડ્યા. હું ભેગો હતો સ્વામી ગાલો આપણે જાય નાવા જઈએ, આપણે સમુદ્રમાં બાજુમાં સમુદ્ર નાહી આવી જઈએ. અને મહિમા છે સમુદ્ર સ્થાનનો ધનુષ કોટી, આપણે આરતીમાં આવે છે ને કોટી ગયા કાશી, આવે છે કોટી કાશી, કોટી એટલે કરોડ નહીં, આ ધનુષ કોટી અને ગયા. એટલે ત્યાં નાવા ગયા અમે લગભગ બપોરના એક એક દોઢ થયો હોય છે. હું હતો તે દિવસ શિક્ષક મોહનસ્વામી પ્રતિપ્રકાશ એક સંતો હતા. આ બહુ મજબૂત બાળા મને મજબૂત બાવડ્યા અને તરતા આવડ્યા રીતે, એટલે ખાઈ ગયા ચેદે આમને થાક્યા હોય ને પડ્યા, એટલે એક ખાંચામાં જ પાણી આમ હતું, ખાંચા જેવું જે પાણીમાં આમ ખેંચી ગયું પાણી, હો ખેંચી ગયું. પણ થાકે ને આમામાં આમામાં કરે આમ આઘા થતા હતા એમને. અમે ત્યાં જોઈ રહ્યા અમને શું કરે, મોનસા પાઇપ તમે કર્યા પાઇપ ત્યાં પૂગે નહીં, જે આવે મોજો પાઇપ નાખી દઈએ, કરવું શું, ઘડી ડૂબડીએ પાણીમાં વળી કાઢે આમાં આમ કર્યો. લગભગ ઓછા 20 મિનિટ લગી આમ પગને ભાઈ લો સમુદ્રમાં મજા વખત આમ મજા આવે બરાબર ને, પણ આ અડીખમ ને જીગ જીલી, હવે કરવું શું, ત્યાં કોણ જાય? તરત જ હતા ખારવા ભેગા હતા ત્યાં એમ ત્યાં ત્યાં એને કીધું આવડો ગયું ત્યાં એને, યારે આવડ્યો આપણે તો આમ કીધું આમ મારે કૂદકો મોજોથી માથે ટપી ગયું ભાઈઓ છે આમ સાપ મારે મોજા ઉપર ના વી આવ્યો. મેં જોઈ દીધું આમને, અરે હવે ને મોજો મોજામાં નહીં આમ છલાંગ મારે મોજા ઉપર આમ છે ત્યાં પૂગી ગયો, પૂગી આમ તે માથું મારું સ્વામીને હતું મોજું આમ માથું મારું મોજા સ્વામી આવતા રહ્યા. એ જાક ફસાઈ ગયો થાકી ગયો તો બધા છલાંગ મારી મારી વરે કાઢ્યો બારો, એને પૈસા સ્વામી આપ્યા, ગુંદી આપી ઘણી બધી ગાંઠી આપ્યા, રાજી કર્યો. અને આ વાત મજબૂત સ્વામી બોલો, એક સમુદ્ર અમે જીગ જીલી બોલો 20 મિનિટ મોજા સામી સામે તો પછી કંઈ કંઈ કીધું નહીં. પછી અમે દેખ્યા પછી બોલા બોલાવી બેથી પછી કે ભલા માણા તમે મોટા કહેવાઓ તમારી બધી બધી હોય તમે નવા જાઓ ધ્યાન રાખી ભલા માણા બોલે નહીં એમ ધક્કા દેવો. સંતો આ 5-4 સંતો હતા, ધક્કે વગેરે વાંકે વાંક હોય ન હોય તો એને દેખા બદલે નહીં. પહેલાં કોઠાર સામે હો ધખે વઢે ને અવાજ બોલે દેખા બદલે નહીં. કોઠારી સ્વામી, ભંડારી સ્વામી, દેવ સ્વામી, ઘનશ્યામ સ્વામી, જ્ઞાન સ્વામી, કેટલા ઘણા હોય સમજ્યા આપજે, હું માં આવી જાઉં છું. એટલે સાસરી મારે વઢે તો મારે ભાવ ન બદલે બીજો થાય નહીં, એ મહિલા એ હતા હો. પછી તો આવું શરીર મજબૂત એટલે કે એમને અમે સાંભળ્યું, એક વાર ટ્રેન આવી અને થાકી ગયા છે એટલે બે ગયા માળા લે, બે ગયા તે સિયા જાય સિયા હતું બે ગયા માળા લે, મને સાંભળ્યો જ નહીં. અચ્છા નારાયણ સ્વામી આપણા એ મંડળામાં જોડાણા એને બદલે મને ખબર પડી કે આ એ ભંડા માળતા નથી, એટલે અમને કહેતા હતા મારે મૂકી ભંડા મૂકી દેવો છે, હવે ભજન કરું છે એમ બોલતા હતા. સમજ્યા અમારે બા બધા પાસે અથા એ પાસે ગઈ છે બોલાવ્યા કે બોલાવવા ને હરિપ્રસાદને બોલાવ્યા, કેમ હરિપ્રસાદ થાકી ગયા છો થાક ઉતરો કે બોલ્યા નહીં, કંઈ શું થઈ રહ્યું છે ભજન કરું છું, કે ભજન કરું છું મારે કે ભજન કરું છું અમે કેમ કરું છું બોલો, એ બોલ્યા નહીં, લાગી જાઓ કામમાં સમજાય, એ ભજન તમારે છે કે જાઓ કહું છું ને હું, એ ભજન જ છે ખાલી બેસી અમને ભજન નહીં થાય, આ સેવા અને ભજન અમારી આજ્ઞાથી, ઈચ્છા હતી કે કામ બારું નહીં. અને વળગી ગયા બોલો, વળગી ગયા કે નહીં બેઠે અર્જુન નહીં બેઠે, મારે લડવુંથી મારે ગયે સમજાય હોય તો મીના લડવા એમ આ કે મારે નિવૃત્ત લેવી છે મને ભરો મારે હવે થાકી ગયો છે હું, અમને બધા કહેતા હતા સામે કીધું એટલે લાગી ગયા બોલો. આવો ગુરુ નાયક નામ પછી હું ન કરે ત્યાં પછી આમ એ સંત એને ઘણા વ્રત કર્યા છે, ચાંદ્રાને હોય દંડ હોય કીડી હોય જવું હોય તારે કરેલા બધાને, ઉપરાંત જાણીને પડ્યા કરતા અમે જોયેલા અમને. એક વાર તમને કહું કોઈની ખબર નહીં હોય, ગુરુકુળમાં અત્યારે ભાગસ્થાન કરે, ભાગસ્થાન કરે વિદ્યાર્થી સંતો ભાગસ્થાન કરે છે, ભાગસ્થાન હો એટલે આપણે બનાવી સ્વામી ગુરુકુળમાં હો. મને યાદ છે અમે જે શિક્ષક હતા અમે ત્યારે લગભગ 62 ને 83 સાલમાં એ ક્યાંકથી કહે છે આમ ગોળા પાણીમાં ભરી અને નાય હમણાં કરે ઠંડા પાણી બહુ હોય એ નાય બે ગોળા માથે વેડે અમને પોતા માથે અને દોડતા આવે મરકામાં ફરે આવ્યા ત્યારે અમે જોઈએ સાહેબ શું કરે છે આવું કે માગસાણ કરે છે માગતા મળીએ શું કોઈને ખબર નહીં માગતાણ શું એ ક્યારે 62 સાલમાં વર્ષે પહેલાં અમને મન થયો આપણે માગસાણ કરીએ માટલા ઉપાડીએ એવા અમે એમ જ્યાં બે ત્રણ શિક્ષો રાખ્યા માટલા અને આમ થઈ જાય પાણી ઠંડી બહુ પડે એટલે એ માગસાણ કર્યું અમે સંતો મને કરે માગસાણ ધીમે પછી વિદ્યાર્થીઓ કે મારે કરવું જ માગસાણ સાસી મારી ભલે પણ મોટા આવો 8-9 નહીં 10 મારા ને આપ્યું સ્વામી સુટી 10 મારે પછી ધીમે ધીમે 9 મારે આવી ગયા હવે 9-8-9 કરે છે 11 હતું હા 10 શું 11 મારા બીજા કોઈ નહીં 11 મારે માસ્તરો વ્યવસ્થાપકો 11 પછી 10 આવ્યો 9 આવ્યો અત્યારે 9 લગી છે અત્યારે માગસ્નાન તો માગસ્નાન જે છે ગુરુકુળમાં જે કરી શરૂઆત એને કરી છે માગસ્નાન એવો અને બીજું અમેરિકા ગયા હતા પોતે સંતો ભેગા સાસીમાં ગયા પછી લગભગ 89માં ગયા પછી તો કે 92-93માં ગયા છે અમેરિકા આવા કે આપણે અમેરિકા પાણી પીવું નથી અનાર્ય દેશ છે અને પાણી પીવાય નહીં બોલો જમવાનું નહીં પણ પાણી પીવાનું નહીં હવે ગયા એટલે કરવો શું પછી હું જાણ્યા સ્વામી પાણી પીતા નથી જમવાનું નહીં પછી ફટફૂલ લાવે ટેટી હોય પાઇનેપલ હોય તરબૂચ હોય એ ખાય પાણી પીએ નહીં એમાં પાણી આવતું હોય ને તરફ થોડુંક મને આવતું એમને બધી એમાં કિડની તકલીફ પડી ગઈ કારણ કે પાણી પીવું તો કિડની સાફ ન થાય તે ત્રણ મારી આમ દાઢી બધી વધારે એટલી બધી મધી બધી હજામત કરાવી હજામત નહીં પાણી પીવું નહીં ના જમવું નહીં આ ડેવું બધા એમ ગયા તે કિડની થોડી જફા થઈ ગઈ એમ જ્યાં એની કિડનીને હો નાવાતા મજબૂત એ પછી એ પાછા આવ્યા એવા ગુરુકુલમાં વળી અમને આમ તો બહુ બધા સાહસી બહુ સાહસિક મન ના થયો કે આપણે વ્રત કરવો છે હું ધાણી વ્રત ધાણી બીજું કંઈ ખાવાનું જ નહીં ઓનલી ધાણી પછી તલની હોય તો ભલે જાની હોય તો ભલે મકાઈની હોય ભલે ધાણી ખાલી ખાવાની ત્યાં રૂમ હતા આમ જ્યાં અત્યારે છે ને આવડું આ સંસામનો ગોડા બોડા બધું ન્યા દીદી બધા રૂમ બધા હતા રૂમમાં આવી ગયા ના ધોઈને બેસી જાય એમને બનાવવાનું જ નહીં ધાણી ખાધી એમને આમ 3 મહિના ગયો સતત કે મહિનો યાદ એટલે પાણી પીધું ધાણી ખાધી એમને આમ ધાણી ખાધી અને એમાં પછી કિડનીને બધું લોસ ગયો એમ જ્યાં કિડની થોડીક થઈ ઇફેક્ટ થઈ કિડનીને પછી તો તે વાંધો હતો ધીમે ધીમે હાલતો હતો એમને પગલા પછી તો કિડની જોર પકડી ગઈ કિડની બગડી ગઈ પછી તો કરવું પડે ડાયાલિસિસ કરવું પડે ડાયાલિસિસ એમાંથી સ્વામીને તકલીફ પડી ગયેલી મનમાં એમાં તો મનમાં કે સાસી મારું જન્મસ્થાન તરવડ્યા છે એને કંઈ થવું જોઈએ એટલે આગ્રહ કરે મોનુભાઈને એટલે કીધું કે આપણે જમીન અમારી જમીન આપી હાલો ચીફ તે ભાવ દો એ મોટું હતું એનું ફાર્મ આપી દો આખું કે હું પણ ફાર્મ થોડું આઘું થોડુંક હતું સામે કે એ ફાર્મ આ મળે જગ્યાએ નદી પાસે કોઈ કામ નહીં એ જમીન હતી આપણા વિદ્યાર્થી ભંડેરીની કરશન ભંડેરીની જમીન એને બોલાવ્યા સાહેબ આજેથી આવી તો આપી હાલો કે છે જી આપો એ નક્કી નહીં પૈસા મનુભાઈના જમીન એને ત્યાં ગુરુકુળ થયું એનો આગ્રહ હતો સાસરી મારનું જે ધર્મસ્થાન ત્યાં કંઈ થવું જોઈએ એટલું બધું ઘણા બધા મંદિરો કાંધીમાન એ મંદિર બનાવેલું સ્વામી ઘણા મંદિર બનાવ્યા છે એ પહેલાં છે ને પેલું માણસામાન મંદિર બનાવતા મંદિરે જાય અને બનાવતું બધું ઘણું બધું સેવા કરતા એ વિકસનોમાં આમ નામ થયો પછી તો વાંધા પડ્યા અહીંયા રહ્યા તરવડામાં કામ ચાલી રહ્યા જવાય રહેવાય નહીં કિડનીમાં તો જવું પડે ડાયાલિસિસ મારે બે દીએ અહીં રહ્યા છેલ્લા રૂમમાં એમને રહ્યા તો એ બસ હું ગયો સ્વામી એક માસું આવી ગયા હતા મને કહે પાડવો છે ભાઈ ગયા મેં એમ કરવા માગે તું તું જોશ તો મને ગયા શું થાય જોવો કે છે એ ડાયાલિસ કરવા જાગવું આવું કરતા હવે એવું થઈ ગયા તો એ બતાડી ગયા આવો ધામમાં જવું છે એમ ઓમ નહીં બરાબર ત્યાં મુંબઈમાં ઉત્સવ આવતો હતો આપણો એનું હતું અભિષેક હતો પાટોત્સવ સંતો બધા ત્યાં હતા હું અહીંયા હતા અને દવાખાને દાખલ કરવા પડ્યા અમને કારણ કે તકલીફ વધી ગઈ હતી પછી ફોન કર્યો સંતો આવી ગયા કૃષ્ણપતિ મુકમ આવી ગયા હતા બરાબર જાન્યુઆરી 12 વર્ષ 2007 ધામમાં ગયા. ઈચ્છા એમની હતી કે મારા તરવડા થાય, અહીંયા રાખી દર્શન કર્યા, તરવડા લઈ ગયા, અન્યાય એમનો સંસ્કાર કર્યો. મારે કહેવું છે એના ઘણા ગુણમાં ભલે અભણ હતા પણ ગુરુનિષ્ઠ હતા. આવો ગુરુનિષ્ઠ ગુરુ એટલે પછી એમાં તર્ક નહીં, ધકે વડે દેવો આમ દેવાનો. એક વખત મને યાદ છે એ દર્શન એવા સામે દર્શન કરવા આવ્યા, ભંડારના પગ તો કાળા થઈ ગયા હોય, કાળા પગ થઈ ગયા હોય ભંડારના, અને સામે નહોતો મોદી ઓલો બેવાનું એવા પગ મૂકવા છાપ પડી ગઈ સાહેબ, બીજા એલા પણ પગ ધોઈ દેવાય નહીં કે છે સાહેબ દીખા. પણ તો એ પછી વ્યા ગયા સામે, હા બધા જ મને ગમે ત્યાં આવી જાય હોય એમને કે છે સ્વામી ધકે વડે દેવ કોઈ ને એટલું કામ કરતા હોય ધકે વડે તો સ્વામી સાંભળી લઈએ બીજો ભાવ નહીં. એટલે એવા શિષ્યો એની વાત ન થાય, બીજા અમને ભેગા રહ્યા છે, હું તો ભેગો ખૂબ રહ્યો છું. એ વિદ્યાર્થીઓને હું વ્યવસ્થાપક તરીકે હતો અને મને એણે કીધું મોહન સ્વામી અને એ અક્ષરજ્યોતિ બેઠેલા મને કહે સાધુ તમે ટકશો નહીં, તમે સાહેબ છો માંડી વાટી ભગત ગયેલો ખાલી સાધુ આપણે થવું નહીં કે એ તો મૂકા હતા. પણ અક્ષરામીને કહેતા મોહન સ્વામી કે આ ટકશે નહીં કે જ્યાં મેં તોલો કરાવ્યો એમ છે અને ગયો ની પાસે લે એ હવે તમે ટકશો નહીં કહો કે છે આ તમે કમાવો છો કે છો તમે રેક્ષો મારે ભેગા અહીંયા મને ભેગું તો અઘરી પડે અઘરું પડે કે છે એ મેં જાઓ થઈ રહે કીધું એ સાહેબ ભાઈ ગયા હતા હોતે તેણી ભેગા મળીને આ તેણી એ વખતે ત્યાં સાધુ અને કરશીઓમાં કે છે ભલે માસ્તર એમ રહ્યા અમને કારણ કે માસ્તર હોય ટકે નહીં કે છે એ કમાતા હોય ને એને કમાતો ન હોય કાંઈ છે એ મને બોલાવ્યો બોલા આવી વાત હું કરશો તમે સાહેબ જેમ કહ્યું એમ મને કે અમારા માંડીવાડી તમે કહે છે માંડીવાડું બાબા કહી દે આ સાધુઓ છે ને આ જોગ અમારા શિષ્યો છે બધા મારા હું ભણાવી દે શ્રી હરિદાસ બાલકૃષ્ણ વિષ્ણુ અને ભાઈ નારાયણ પ્રસાદ એને ભેગું હું થઈ જાઉં કીધું બાકી મારે દેવું નથી મંજૂર મંજૂર ચિઠ્ઠી ક્યાં ચિઠ્ઠી લોકો આપ્યા હતા ને કાંઈ મેં રાત લખી નાખી ચિઠ્ઠી મારું આ બરાબર શીખ તો વાંધો ક્યાં કોઈ આવે મતું જ નહીં કાંઈ સાધુ આમ થઈ ગયા. મારે કહેવું છે આમ ભલે અભણ હતા પણ ગુરુનિષ્ઠ હો બોરે બોરા બસ આ તપસ્વી વર્તપતિ બહુ કરવા જો અને બહુ હતા બોલા કેવા સાહસિક અતિથિ એમની છે મને મળ્યા સ્વામી મને તમારે તમે કયો એની અંગે વિશે ભેગા રહ્યા છો જોયા છે જાણ્યા છે ભલે કીધું તો હવે તમે ભેગા રહ્યા છો જમાડતા બધા તમે જાણો બધાને થોડી ફોન કરીએ નિમિત્ત ચાલો આપણે સજાન સ્વામી મહારાજ કી જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ યણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ યણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારા યણ સ્વામિનારાયણ યણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજ.